वाल्मीकि रामायण किष्किंधा कांड 46वां सर्ग। सुग्रीवे श्री रामचंद्र जी ने पोताना भूमंडल भ्रमणनो वृतांत कहो। ए बधा वानर युद्धपतिओना चाल्या गया पछी श्री रामचंद्र जीए सुग्रीव ने पूछ्यु, सखा तमने समस्त भूमंडलनो परिचय केवी रीते छे? त्यारे सुग्रीवे विनयपूर्वक श्री रामचंद्र जी ने कह्यु, ભગવાન હું બધું જ વિસ્તારપૂર્વક કહું છું, મારી વાત સાંભળો। જ્યારે વાલી મહિષરૂપધારી દાનવ દુદુંભી, અહીં દુદુંભી અને મહિષ શબ્દથી એના પુત્ર માયાવી નામના દાનવનું જ વર્ણન થયું છે, કેમ કે આગળ કહેવાનારી બધી વાતો એના જ વૃતાંત સાથે સંબંધ ધરાવે છે। પિતા પાડાનું રૂપ ધારણ કરતો હતો, એ જ ગુણો એના પુત્ર માયાવીમાં પણ હતા, તેથી એને પણ મહિષ અથવા મહિષાકૃતિ કહેવો અસંગત નથી। જ્યારે વાલી મહિષરૂપધારી દાનવ દુદુંભી એના પુત્ર માયાવીનો પીછો કરી રહ્યા હતા, ત્યારે મહિષ મલય પર્વત તરફ ભાગ્યો અને પર્વતની ગુફામાં ઘૂસી ગયો। એ જોઈને વાલીએ એના વધની ઈચ્છાથી એ ગુફામાં પણ પ્રવેશ કર્યો। તે સમયે હું વિનિત ભાવે ગુફાના દ્વાર પર ઊભો રહ્યો, કેમ કે વાલીએ મને ત્યાં ઊભો રાખ્યો હતો। પરંતુ એક વર્ષ વ્યતીત થઈ જવા છતાં પણ વાલીએ ગુફામાંથી બહાર ન નીકળ્યા। ત્યાર પછી વેગપૂર્વક નીકળેલી રક્તની ધારાથી એ સમયે આખી ગુફા ભરાઈ ગઈ। એ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું તથા હું ભાઈના શોકથી વ્યતીત થઈ ગયો। પછી મારી બુદ્ધિમાં એ વિચાર આવ્યો કે હવે મારા મોટા ભાઈ અવશ્ય હણાઈ ગયા। આ વિચાર આવતા જ મેં ગુફાના દ્વાર પર એક પર્વત જેવડી શિલા મૂકી દીધી। મેં વિચાર્યું, આ શિલાથી દ્વાર બંધ થઈ જતા માયાવી નીકળી નહીં શકે, અંદર જ ગુંગળાઈને મરી જશે। ત્યાર પછી ભાઈના જીવનથી નિરાશ થઈને હું કિષ્કિંધાપુરીમાં પાછો આવ્યો। અહીં વિશાળ રાજ્ય તથા રૂમા સહિત તારાને પ્રાપ્ત કરીને મિત્રોની સાથે હું નિશ્ચિતતાપૂર્વક રહેવા લાગ્યો। ત્યાર પછી વાનરશ્રેષ્ઠ વાલી એ દાનવનો વધ કરીને આવી પહોંચ્યા। એમના આવતા જ ભાઈના ગૌરવથી ભય પામીને મેં આ રાજ્ય એમને પાછું આપી દીધું। પરંતુ દુષ્ટાત્મા વાલી મને મારી નાખવા ઈચ્છતો હતો। એની બધી ઇન્દ્રિયો એવું વિચારીને વ્યથિત થઈ ઉઠી કે આ મને મારવા માટે જ ગુફાનું દ્વાર બંધ કરીને ભાગી આવ્યો હતો। હું મારા પ્રાણોની રક્ષા કરવા માટે મંત્રીઓ સહિત ત્યાંથી ભાગ્યો અને વાલી મારો પીછો કરવા લાગ્યો। વાલી મારી પાછળ પડેલો રહ્યો અને હું ગતિપૂર્વક ભાગતો ગયો। એ જ સમયે વિભિન્ન નદીઓ, વનો, નગરોને જોતા જોતા મેં આખી પૃથ્વી ગાયની ખરી જેવી માનીને એની પરિક્રમા કરી નાખી। ભાગતી વખતે મને આ પૃથ્વી દર્પણ અને અલાત ચક્ર ગોળ ફરતા ખોરણા જેવી દેખાઈ। ત્યાર પછી પૂર્વ દિશામાં જઈને મેં વિવિધ પ્રકારના વૃક્ષો, ગુફાઓ સહિત રમણીય પર્વતો અને જાત જાતના સરોવરો જોયા। ત્યાં જ વિવિધ પ્રકારની ધાતુઓથી શોભતો ઉદયાચલ તથા અપ્સરોના નિત્ય નિવાસ સ્થાન શિરોધ સાગરના પણ મેં દર્શન કર્યા। તે સમયે વાલી પીછો કરતા રહ્યા અને હું ભાગતો રહ્યો। પ્રભુ, જ્યારે હું અહીં પાછો આવ્યો ત્યારે વાલીના ડરથી ફરી ઓશિતા મારે ભાગવું પડ્યું। એ દિશાને છોડીને હું ફરી દક્ષિણ દિશા તરફ ગયો, જ્યાં વિંધ્યા પર્વત અને વિવિધ પ્રકારના અનેક વૃક્ષો રહેલા છે અને ચંદનના વૃક્ષો જેની શોભા વધારે છે। વૃક્ષો અને પર્વતોની ઓટમાં વારંવાર વાલીને જોઈને મેં દક્ષિણ દિશાને છોડી દીધી તથા વાલીની ખદેડવાથી પશ્ચિમ દિશાનું શરણું લીધું। ત્યાં વિવિધ પ્રકારના પ્રદેશોને જોતો હું ગિરિશ્રેષ્ઠ અસ્તાંચલ સુધી જઈ પહોંચ્યો। ત્યાં પહોંચીને હું પુનઃ ઉત્તર દિશા તરફ ભાગ્યો। હિમાલય, મેરુ અને ઉત્તર સમુદ્ર સુધી પહોંચીને પણ વાલીએ પીછો કરવાના કારણે જ્યારે મને ક્યાંય વિસામો ન મળ્યો ત્યારે પરમ બુદ્ધિમાન હનુમાનજીએ મને આ વાત કહી. રાજન, અત્યારે મને ઘટનાનું સ્મરણ થઈ રહ્યું છે કે મતંગ મુનિએ એ દિવસે વાનરરાજ વાલીને શાપ આપ્યો હતો કે જો વાલી આ આશ્રમ મંડળમાં પ્રવેશ કરશે તેના મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે, તેથી ત્યાં જ રહેવું આપણા માટે સુખદ અને નિર્ભય થઈ પડશે. રાજકુમાર, આ નિશ્ચય રીતે અમે બધા ઋષ્યમુખ પર્વત પર આવીને રહેવા લાગ્યા. એ સમયે મતંગ ઋષિના ભયથી વાલીએ ત્યાં પ્રવેશ ન કર્યો. રાજન, આ રીતે મેં એ દિવસોમાં સમસ્ત ભૂમંડળને પ્રત્યક્ષ જોયું હતું. ત્યાર પછી ઋષ્યમુખની ગુફામાં આવ્યો હતો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 46મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.